શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 11 અલરકોપ આખ્યાનનો આરંભ નાગકુમારો દ્વારા ઋતધ્વજના પૂર્વ વૃતાંતનું વર્ણન. સુમતિ કહે છે, પિતાજી, પ્રાચીન કાળની વાત છે. શત્રુજીત નામના એક મહાપરાક્રમી રાજા રાજ્ય કરતા હતા. તેમના યજ્ઞોમાં પર્યાપ્ત સોમરસપાન કરવાના કારણે દેવરાજ ઇન્દ્ર બહુ સંતુષ્ટ રહેતા હતા. તેમનો પુત્ર પણ બુદ્ધિ, પરાક્રમ અને સુંદરતામાં ક્રમશઃ બૃહસ્પતિ, ઇન્દ્ર અને અશ્વિની કુમારોની બરાબરી કરતો હતો. તે રાજકુમાર દરરોજ પોતાના સમાન અવસ્થા, બુદ્ધિ, બળ, પરાક્રમ અને ચેષ્ટાઓવાળા રાજકુમારોથી ઘેરાયેલો રહેતો હતો. ક્યારેક તો તેમનામાં શસ્ત્રોનું વિવેચન અને તેમના સિદ્ધાંતોનો નિર્ણય થતો હતો. ક્યારેક કાવ્યચર્ચા, સંગીત શ્રવણ અને નાટક જોવા વગેરેમાં સમય વ્યતીત થતો હતો. રાજકુમાર જ્યારે રમતા ત્યારે તેમની ઉંમરના ઘણા બધા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોના બાળકો પણ પ્રેમવશ ત્યાં રમવા માટે આવતા હતા. થોડો સમય વીત્યા પછી અશ્વતર નામના નાગના બે પુત્ર નાગલોકથી પૃથ્વી પર ઘૂમવા માટે આવ્યા. તેઓ બ્રાહ્મણના રૂપમાં ગુપ્ત રહેતા હતા. તેઓ દેખાવે બહુ સુંદર અને તરુણ હતા. ત્યાં રાજકુમાર તથા અન્ય બાળકો રમતા હતા. તેમની સાથે તેઓ પણ જાત જાતના વિનોદ કરતા રહીને બહુ પ્રેમથી રમતા હતા. તે રાજકુમાર, તે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યના પુત્ર તથા તે બંને નાગરાજના બ્રાહ્મણો, બંને નાગરાજના બાળકો એક સાથે સ્નાન, અંગસેવા, વસ્ત્રધારણ, ચંદન અનુલેપ અને ભોજન વગેરે કાર્ય કરતા કરાવતા હતા. રાજકુમારના પ્રેમવશ નાગરાજના બંને પુત્ર દરરોજ બહુ જ પ્રસન્નતાપૂર્વક ત્યાં આવતા હતા. તેમની સાથે વિવિધ પ્રકારના વિનોદ, હાસ્ય અને વાર્તાલાપ વગેરે કરવામાં રાજકુમારને બહુ સુખ મળતું હતું. તેઓ તેમને સાથે લીધા વિના ભોજન, સ્નાન, ક્રીડા તથા શાસ્ત્ર ચર્ચા વગેરે કંઈ પણ કરતા ન હતા. આજ પ્રમાણે તે બંને નાગકુમાર પણ તેમના વિના રસાતળમાં દીર્ઘ શ્વાસ લેતા રહીને રાત પસાર કરતા હતા અને દિવસ થતાં જ તેમની પાસે પહોંચી જતા હતા. આ પ્રમાણે ઘણો સમય પસાર થઈ ગયા બાદ એક દિવસ નાગરાજ અશ્વતરે પોતાના બંને બાળકોને પૂછ્યું, પુત્રો, તમારા બંનેનો મૃત્યુલોક પ્રત્યે આટલો વિશેષ પ્રેમ કેમ છે? ઘણા વખતથી દિવસના સમયે તમે પાતાળમાં દેખાતા નથી, માત્ર રાતે જ હું તમને જોઉં શકું છું. પુત્રોએ કહ્યું, પિતાજી, મૃત્યુલોકમાં રાજા શત્રુજીતના એક પુત્ર છે જેમનું નામ ઋતધ્વજ છે. તેઓ બહુ જ રૂપવાન, સરળ, સુરવીર, માનનીય અને પ્રિયભાષી છે. પૂછ્યા વિના જ વાર્તાલાપ આરંભ કરનારા, વક્તા, વિદ્વાન, મિત્રભાવ રાખનારા અને સમસ્ત ગુણોના ભંડાર છે. તે રાજકુમાર માનનીય પુરુષોનો સદા આદર કરે છે. બુદ્ધિમાન તથા લજ્જાશીલ છે. વિનય જ તેમનું આભૂષણ છે. તેમના અર્પણ કરેલા ઉત્તમ ઉત્તમ વિચાર, પ્રેમ અને જાત જાતના ભોગોએ અમારું મન હરી લીધું છે. એમના વિના નાગલોક કે ભૂલોકમાં અમને ક્યાંય સુખ મળતું નથી. પિતાજી, તેમના વિયોગમાં પાતાળલોકની આ શીતળ રાત પણ અમારા માટે સંતાપનું કારણ બને છે અને તેમનો સાથ હોવાથી દિવસના સૂર્ય પણ અમને આહલાદ પ્રદાન કરે છે. પિતાજીએ કહ્યું, પુત્રો, પોતાના પુણ્યાત્મા પિતાનું તે બાળક ધન્ય છે જેના ગુણોનું વર્ણન તમારા જેવા ગુણવાનો પણ પરોક્ષમાં કરી રહ્યા છે. સંસારમાં કેટલાક લોકો એવા છે જે શાસ્ત્રોના જ્ઞાતા તો છે પરંતુ તેમનામાં શીલનો અભાવ છે. કેટલાક લોકો શીલવાન તો છે પરંતુ શાસ્ત્ર જ્ઞાનથી શૂન્ય છે. જે પુરુષમાં શાસ્ત્રજ્ઞાન અને શીલ આ બંને ગુણ સમાન રૂપે હોય હું તેમને વિશેષ ધન્યવાદને પાત્ર સમજું છું. જેના મિત્રોચિત ગુણોનો મિત્રો અને પરાક્રમનો શત્રુઓ પણ સત્પુરુષોની વચ્ચે વર્ણન કરતા હોય તે જ પુત્રથી પિતા વાસ્તવમાં પુત્રવાન છે. ઋતધ્વજ તમારા લોકોના ઉપકારી મિત્ર છે. શું તમે લોકોએ પણ તેમના ચિત્તને પ્રસન્ન કરવા માટે કદી તેમનો કોઈ મનોરથ સિદ્ધ કર્યો છે? જેને ત્યાં યાચક કદી વિમુખ જતા નથી અને મિત્રનું કાર્ય કદી સિદ્ધ થયા વિના રહેતું નથી તે જ પુરુષ ધન્ય છે. મારા ઘરમાં જે સુવર્ણ, રત્ન, વાહન વગેરે કોઈ પણ વસ્તુ તેમના માટે રુચિકર હોય તે બધું તેમને નિશંક થઈને તેમને આપી શકો છો. જે સુહૃદોનો ઉપકાર કરે, શત્રુઓને હાનિ પહોંચાડે તથા મેઘની જેમ સર્વત્ર દાનની વર્ષા કરે છે, વિદ્વાનો સદા તેમની ઉન્નતિ ચાહે છે. પુત્ર બોલ્યા, પિતાજી, તેઓ તો કૃતકૃત્ય છે, તેમનો કોઈ શું ઉપકાર કરી શકે? તેમના ઘેર આવતા યાચક સદા પૂજ્ય છે, તેમની બધી કામનાઓ પૂરી થઈ જાય છે. તેમના ઘરમાં જે રત્ન છે તે આપણા પાતાળમાં ક્યાં છે? તેમના જેવા વાહન, આસન, રથ, ભૂષણ અને વસ્ત્રો અહીં ક્યાં ઉપલબ્ધ થઈ શકે છે? તેમનામાં જે વિજ્ઞાન છે તે બીજા કોઈનામાં નથી. પિતાજી, તેઓ મોટા મોટા વિદ્વાનોના પણ બધી પ્રકારના સંદેહોનું નિરાકરણ કરે છે. હા, એક કાર્ય તેમનું જરૂર છે, પરંતુ તે બ્રહ્મા, વિષ્ણુ તથા શિવ વગેરે સર્વસમર્થ પરમેશ્વરો સિવાય આપણા માટે સર્વથા અસાધ્ય છે. પિતાએ કહ્યું, પુત્રો, અસાધ્ય હોય કે સાધ્ય, પરંતુ હું તે ઉત્તમ કાર્યને અવશ્ય સાંભળવા માંગુ છું. વિદ્વાન પુરુષો માટે કયું કાર્ય અસાધ્ય છે જે પોતાના મન, બુદ્ધિ અને મનને સંયમમાં રાખીને ઉદ્યમ કરતા રહે છે? તેવા મનુષ્યને માટે આ પાતાળમાં અથવા સ્વર્ગમાં કોઈ પણ એવી વસ્તુ નથી જે અજ્ઞાત, અગમ્ય તથા અપ્રાપ્ય હોય. કીડી ધીરે ધીરે ચાલે છે તો પણ તે ચાલતી રહે તો હજારો યોજન દૂર જઈ શકે છે. એનાથી વિપરીત ગરુડ તેજ ગતિએ ચાલનારો હોવા છતાં જો આગળ પગ ન વધારે તો એક ડગલું પણ જઈ શકે નહીં. ઉદ્યોગી મનુષ્યોને માટે કંઈ ગમ્ય કે અગમ્ય હોતું નથી, તેમના માટે બધું સમાન છે. ક્યાં ભૂમંડળ અને ક્યાં ધ્રુવનું સ્થાન, જેને પૃથ્વી પર હોવા છતાં રાજા ઉતાનપાદના પુત્ર ધ્રુવે પ્રાપ્ત કરી લીધું. તેથી પુત્રો, મહાભાગ રાજકુમારને જે વસ્તુની જરૂર હોય જણાવો, જે આપીને તમે બંને મિત્ર ઋણથી ઉઋણ થઈ શકો. જે સંસ્કૃતમાં આ પ્રમાણે શ્લોક છે, ના વિજ્ઞાતમ ન ચાગ્યમ ના પ્રાપ્યમ દિવી ચેહવા ઉદ્યતા નામ મનુષ્યાણામ યત ચિતેન્દ્રિયા આત્મા નામ યોજના નામ સહસ્ત્રાણી વ્રજન યાતિ પિપીલિકઃ અગચ્છન વેને તેયો અપી પાદમ એકમ ન ગચ્છતિ ઉદ્યતા નામ મનુષ્યાણામ ગમ્યા અગમ્યમ ન વિદ્યતે ક્વ ભૂતલમ ક્વચ ધ્રુવ્ય સ્થાને યત પ્રાપ્તવાન ધ્રુવઃ ઉતાન પાદ નૃપતે હિ પુત્રઃ સન ભૂમિ ગોચરઃ તત કથ્યતામ મહાભાગ કાર્યવાન યેન પુત્રકો સ ભૂપાલ સુતઃ સાધુર્યે ના નૃણ્યમ ભવેત વામ. અધ્યાય 20ના શ્લોક સંખ્યા 37-40. પુત્રોએ કહ્યું, પિતાજી, મહાત્મા ઋતધ્વજે પોતાની કુમારાવસ્થાની એક ઘટના કહી હતી, તે આ પ્રમાણે છે. રાજા શત્રુજીતની પાસે પહેલાં કોઈ એક શ્રેષ્ઠ બ્રાહ્મણ આવ્યા હતા. તેમનું નામ હતું મહર્ષિ ગાલવ. તેઓ બહુ બુદ્ધિમાન હતા અને એક શ્રેષ્ઠ અશ્વ લઈને આવ્યા હતા. તેમણે રાજાને કહ્યું, મહારાજ, એક પાપાચારી દૈત્ય આવીને મારા આશ્રમનો વિધ્વંસ કરી નાખે છે. તે સિંહ, હાથી તથા અન્ય વન્ય પ્રાણીઓનું અને નાના નાના જીવોનું પણ શરીર ધારણ કરીને અકારણ આવે છે અને સમાધિ અથવા મૌન વ્રતમાં સ્થિત મારી સામે આવીને એવા એવા ઉપદ્રવો કરતો હતો જેના કારણે મારું મન શુદ્ધ થઈ જતું હતું. જોકે અમારામાં તેને પોતાના ક્રોધાગ્નિથી ભસ્મ કરી નાખવાની શક્તિ છે, છતાં બહુ કષ્ટથી સંચિત કરેલી તપસ્યાનો અપવ્યય કરવા ઈચ્છતા નથી. રાજન, એક દિવસની વાત છે, હું તે અસુરને જોઈને બહુ દુઃખી થઈને ઊંડા શ્વાસ લઈ રહ્યો હતો. એટલામાં ઘોડો આકાશમાંથી ઉતર્યો. એ જ સમયે આકાશવાણી થઈ, મુનો, આ થાક્યા વિના સમસ્ત પૃથ્વીની પરિક્રમા કરી શકે છે. આ ઘોડો સૂર્યદેવે આપના માટે આપ્યો છે. આકાશ, પાતાળ અને જળમાં પણ આની ગતિ બાધિત થતી નથી. આ સમસ્ત દિશાઓમાં અટક્યા વિના જઈ શકે છે. પર્વતો ઉપર ચડવામાં પણ તેના માટે કોઈ મુશ્કેલી નથી. સમસ્ત ભૂમંડળમાં આ થાક્યા વિના વિચરણ કરશે. તેથી સંસારમાં આનું કુવલ એટલે કુવતું બરાબર ભૂમિ, વલય એટલે મંડળ નામ પ્રસિદ્ધ થશે. દ્વિજશ્રેષ્ઠ, જે નીચ દાનવ રાત દિવસ તમને દુઃખ આપતો રહે છે તેનો પણ આ અશ્વ પર બેસીને રાજા ઋતધ્વજ વધ કરશે. આ અશ્વરત્નને પ્રાપ્ત કરીને આના નામ પર રાજકુમારની પ્રસિદ્ધિ થશે. તેઓ કુવલાશ્વ કહેવાશે. રાજન, તે આકાશવાણી અનુસાર હું તમારી પાસે આવ્યો છું. તપસ્યામાં વિઘ્ન કરનારા આ દાનવને તમે રોકો, કેમ કે રાજા પણ પ્રજાની તપસ્યાના અંશનો ભાગી થાય છે. ભૂપાલ, હવે આ અશ્વ મેં આપને સમર્પિત કરી દીધો. તમે પોતાના પુત્રને મારી સાથે આવવાની આજ્ઞા આપો, જેથી ધર્મનો લોપ ન થવા પામે. ગાલો મુનિના પ્રમાણે કહેવાથી રાજાએ મંગલાચારપૂર્વક રાજકુમાર ઋતધ્વજને તે ઘોડા પર બેસાડ્યા અને મુનિની સાથે મોકલી દીધા. ગાલવ મુનિ તેની સાથે તેને સાથે લઈને પોતાના આશ્રમમાં આવી ગયા. અધ્યાય 11 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.